શ્રી માર્કંડે પુરાણ અધ્યાય 59 સૂર્યના મહિમાના પ્રસંગમાં રાજા રાજ્યવર્ધનની કથા. કૃષ્ટકી બોલ્યા, ભગવાન આપે આદિદેવ સૂર્યના મહાત્મય અને સ્વરૂપનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું, હવે હું તેમના મહિમાનું વર્ણન સાંભળવા ચાહું છું. આપ પ્રસન્ન થઈને બતાવવાની કૃપા કરો. માર્કંડેજીએ કહ્યું, બ્રહ્મન હું તમને આદિદેવ સૂર્યનું મહાત્મય કહું છું. સાંભળો, પૂર્વકાળમાં દમના પુત્ર રાજ્યવર્ધન બહુ વિખ્યાત રાજા થઈ ગયા. તેઓ રાજ્યનું ધર્મપૂર્વક પાલન કરતા હતા, તેથી ત્યાંના ધનજનની દિવસે દિવસે વૃદ્ધિ થવા લાગી. તે રાજાના શાસનકાળમાં સમગ્ર રાષ્ટ્ર તથા નગરો અને ગામના લોકો અત્યંત સ્વસ્થ અને પ્રસન્ન રહેતા હતા. ત્યાં કદી કોઈ ઉત્પાત થતો ન હતો, રોગ પણ સતાવતો ન હતો, સર્પ કરડવાનો કે અનાવૃષ્ટિનો ભય પણ ન હતો. રાજાએ મોટા મોટા યજ્ઞો કર્યા, યાચકોને દાન આપ્યા અને ધર્મને અનુકૂળ રહીને વિષયોનો ભોગ કર્યો. આ પ્રમાણે રાજ્ય કરતા અને પ્રજાનું સારી રીતે પાલન કરતા તે રાજાના 7000 વર્ષ એક દિવસની જેમ પસાર થઈ ગયા. દક્ષિણના રાજા વિદુરથની પુત્રી માનિની રાજ્યવર્ધનની પત્ની હતી. એક દિવસ તે સુંદરી રાજાના મસ્તકમાં તેલ લગાવી રહી હતી. તે સમયે તે રાજ્ય પરિવારને સામે આંસુ સારવા લાગી. રાણીના આંસુના બુંદ જ્યારે રાજાના શરીર પર પડ્યા ત્યારે તેમણે પૂછ્યું, દેવી આંસુ? સ્વામીના પૂછવાથી તેણે કહ્યું, કંઈ નથી. જ્યારે રાજાએ વારંવાર પૂછ્યું ત્યારે રાણીએ રાજાના માથાના વાળમાં એક સફેદ વાળ દેખાડ્યો અને કહ્યું, રાજન આ જુઓ, શું આ મુજબ આગણી માટે ખેદનો વિષય નથી? આ સાંભળીને રાજા હસવા લાગ્યા. તેમણે ત્યાં એકઠા થયેલા રાજાઓની સામે પોતાની પત્નીને હસીને કહ્યું, શુભે શોકની કઈ વાત છે? તમારે રડવું ન જોઈએ. જન્મ વૃદ્ધિ અને પરિણામ વગેરે વિકાર બધા જીવનધારીઓના થાય છે. મેં તો સમસ્ત વેદોનું અધ્યયન કર્યું છે, હજારો યજ્ઞ કર્યા, બ્રાહ્મણોને દાન આપ્યું અને મારા અનેક પુત્રો પણ થયા. અન્ય મનુષ્યને માટે જે અતિ દુર્લભ છે તેવા ઉત્તમ ભોગ પણ મેં તમારી સાથે ભોગવી લીધા. પૃથ્વીનું સારી રીતે પાલન કર્યું અને યુદ્ધમાં સારી રીતે પોતાના ધર્મને નિભાવ્યો. ભદ્રે બીજું કયું એવું શુભ કાર્ય છે જે મેં કર્યું નથી? પછી આ પાકેલા વાળથી તમે શું કામ ડરો છો? શુભે મારા વાળ પાકી જાય, શરીરમાં કરચલીઓ પડી જાય તથા શરીર પણ શિથિલ થઈ જાય, કોઈ ચિંતા નથી. હું મારા કર્તવ્યનું પાલન કરી ચૂક્યો છું. કલ્યાણી, તમે મારા મસ્તક પર જે પાકેલો વાળ દેખાડ્યો છે, હવે વનવાસ લઈને તેની પણ દવા કરું છું. પહેલાં બાલ્યાવસ્થા અને કુમારાવસ્થામાં તત્કાળો ચિત્કાર્યો કરવામાં આવે છે, પછી યુવાવસ્થામાં તે અવસ્થાને યોગ્ય કાર્ય થાય છે તથા વૃદ્ધાવસ્થામાં વનનો આશ્રય લેવો ઉચિત છે. મારા પૂર્વજો તથા તેમના પણ પૂર્વજોએ એવું જ કર્યું હતું, તેથી હું તમારા આંસુ પાડવાનું કોઈ કારણ જાણતો નથી. પાકેલો વાળ દેખાવવો એ તો મારા માટે બહુ અભ્યુદયનું કારણ છે. મહારાજની આ વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત થયેલા રાજા તથા નગરજનોએ તેમને શાંતિપૂર્વક કહ્યું, રાજન આપના મહારાણીને રડવાની જરૂર નથી. રડવું તો અમારે લોકોએ જોઈએ, કેમ કે આપ અમને છોડીને વનમાં જવાની વાત કરી રહ્યા છો. મહારાજ આપે અમારું પાલન પોષણ કર્યું છે, આપના જવાની વાત સાંભળીને અમારા પ્રાણ નીકળી જાય છે. આપે 7000 વર્ષ સુધી આ પૃથ્વીનું પાલન કર્યું છે, હવે આપ વનમાં રહીને જે તપસ્યા કરશો ત્યાં પૃથ્વીનું પાલન કરવારૂપી પુણ્યનો 16મો અંશ પણ નથી. રાજાએ કહ્યું, મેં 7000 વર્ષ સુધી પૃથ્વીનું પાલન કર્યું, હવે મારા માટે આ વનવાસનો સમય આવી ગયો. મારા અનેક પુત્ર છે, મારા સંતાનોને જોઈને થોડાક દિવસોમાં યમરાજ મારું અહીં રહેવું સાખી નહીં લે. નાગરિકો, મારા માથા પર આજે સફેદ વાળ દેખાય છે, તેને અત્યંત ભયાનક કર્મ કરનારા મૃત્યુનો દૂત સમજો. તેથી હું રાજ્ય પર મારા પુત્રનો અભિષેક કરીને સૌનો ત્યાગ કરીશ અને વનમાં જઈને તપસ્યા કરીશ. જ્યાં સુધી યમરાજના સૈનિકો આવ્યા નથી ત્યાં સુધી આ બધું મારે કરી લેવાનું છે. ત્યાર પછી વનમાં જવાની ઈચ્છાથી મહારાજે જ્યોતિષોને બોલાવ્યા અને પુત્રના રાજ્યાભિષેક માટે શુભ દિવસ તથા લગ્ન પૂછ્યા. રાજાની વાત સાંભળીને તે શાસ્ત્રદર્શી જ્યોતિષી વ્યાકુળ થઈ ગયા. તેમને દિવસ, લગ્ન અને હોરા વગેરેનું યથાર્થ જ્ઞાન ન થઈ શક્યું. ત્યાર પછી અન્ય નગરો, પોતાને આધીન રાજ્યો તથા નગરોમાંથી પણ ઘણા શ્રેષ્ઠ બ્રાહ્મણ આવ્યા અને વનમાં જવા માટે ઉત્સુક રાજાને મળ્યા. તે સમયે તેમનું માથું ચકરાવા લાગ્યું. તેમણે કહ્યું, રાજન, અમારા પર પ્રસન્ન થાઓ અને હમણાંની જેમ અમારું પાલન કરતા રહો. આપના વનમાં જવાથી સમસ્ત પ્રજા સંકટમાં પડી જશે, તેથી આપ એવો પ્રયત્ન કરો જેથી પ્રજાને કષ્ટ ન થાય. ત્યાર પછી મંત્રીઓ, સેવકો, વૃદ્ધ નાગરિકો અને બ્રાહ્મણોએ મળીને વિચાર કર્યો, હવે આપણે શું કરવું જોઈએ. રાજા રાજ્યવર્ધન અત્યંત ધાર્મિક હતા. તેમના પ્રત્યે બધા લોકોનો અનુરાગ હતો. તેથી ચર્ચા કરનારા લોકોમાં એવો નિર્ણય થયો કે આપણે બધા લોકો એકાગ્રચિત તથા સારી રીતે ધ્યાનપરાયણ થઈને તપસ્યા દ્વારા ભગવાન સૂર્યની આરાધના કરીને આ મહારાજના દીર્ઘાયુષ્યની પ્રાર્થના કરીએ. આ પ્રમાણે એક નિશ્ચય કરીને કેટલાક લોકો પોતાના ઘરો પર વિધિપૂર્વક અર્ધ્ય, ઉપચાર વગેરે ઉપહારોથી ભગવાન ભાસ્કરની પૂજા કરવા લાગ્યા. બીજા લોકો મૌન રહીને ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદના જપ દ્વારા શ્રીદેવની આરાધના કરવા લાગ્યા. બીજા લોકો નિરાહાર રહીને નદીના તટ પર નિવાસ કરતા રહીને તપસ્યા દ્વારા ભગવાન સૂર્યની આરાધનામાં લાગી ગયા. કેટલાક લોકો અગ્નિહોત્ર કરતા, કેટલાક દિવસ રાત સૂર્ય સૂક્તનો પાઠ કરતા અને કેટલાક લોકો સૂર્યની સામે દ્રષ્ટિ કરીને ઊભા રહ્યા હતા. સૂર્યની આરાધના માટે આ પ્રમાણે યત્ન કરનારા તે લોકોની પાસે આવીને સુદામા નામના ગંધર્વે કહ્યું, દ્વિજવરો, જો આપ લોકોએ સૂર્યદેવની આરાધના કરવી છે તો એવું કરો કે જેથી સૂર્ય ભગવાન પ્રસન્ન થાય. આપ બધા તરત અહીંથી કામરૂપ પર્વત પર જાઓ. ત્યાં ગુરુ વિશાળ નામનું વન છે, જેમાં સિદ્ધ પુરુષ નિવાસ કરે છે. ત્યાં એકાગ્ર ચિત્તે સૂર્યની ઉપાસના કરો. તે પરમ હિતકારી સિદ્ધ ક્ષેત્ર છે. ત્યાં આપ લોકોની બધી મનોકામનાઓ પૂરી થશે. સુદામાની આ વાત સાંભળીને તે બધા દ્વિજ ગુરુ વિશાળ વનમાં ગયા. ત્યાં તેમણે સૂર્યદેવનું પવિત્ર મંદિર જોયું. તે સ્થાન પર બ્રાહ્મણ વગેરે ત્રણેય વર્ણના લોકો મિતાહારી તથા એકાગ્ર ચિત્તે પુષ્પ, ચંદન, ધૂપ, ગંધ, જપ, હોમ, અન્ન અને દીપ વગેરે દ્વારા ભગવાન સૂર્યદેવની પૂજા અને સ્તુતિ કરવા લાગ્યા. બ્રાહ્મણ બોલ્યા, દેવતા, દાનવ, યક્ષ, ગ્રહ અને નક્ષત્રોમાં પણ જે સૌથી તેજસ્વી છે એ ભગવાન સૂર્યનું અમે શરણ લઈએ છીએ. જે દેવેશ્વર ભગવાન સૂર્ય આકાશમાં સ્થિત થઈને ચારે બાજુ પ્રકાશ ફેલાવે છે તથા પોતાના કિરણોથી પૃથ્વી અને આકાશને વ્યાપ્ત કરે છે, તેમનું અમે શરણ લઈએ છીએ. આદિત્ય, ભાસ્કર, ભાનુ, સવિતા, દિવાકર, પુષા, આર્યમા, સર્વભાનુ તથા દીપ્ત, દીધિતી, આ જેમના નામ છે, જે ચારે યુગોનો અંત કરનારા કાળાગ્નિ છે, જેમની સામે દ્રષ્ટિ કરવી કઠણ છે, જેમની પ્રલયના અંતમાં પણ ગતિ છે, જે યોગીશ્વર, અનંત, રક્ત, પિત્ત, શ્વેત અને અશ્વેત છે, ઋષિઓના અગ્નિહોત્રો તથા યજ્ઞના દેવતાઓમાં જેઓ સ્થિત છે, જેઓ અક્ષર પરમ ગુહી અને મોક્ષના દ્વાર છે, જેમના રથમાં છંદોમય અશ્વ જોતરેલા છે તથા જે તે રથ પર બેસીને મેરુગીરીની પ્રદક્ષિણા કરતા રહીને આકાશમાં વિચરે છે, અમૃત અને ઋત બંને જેમના સ્વરૂપ છે, જે ભિન્ન ભિન્ન પુણ્યતીર્થો રૂપે વિરાજમાન છે, એકમાત્ર જેમના પર આ વિશ્વની રક્ષા નિર્ભર છે, જેઓ કદી ચિંતનમાં આવી શકતા નથી, તે ભગવાન ભાસ્કરનું અમે શરણ લઈએ છીએ. જે બ્રહ્મા, મહાદેવ, વિષ્ણુ, પ્રજાપતિ, વાયુ, આકાશ, જળ, પૃથ્વી, પર્વત, સમુદ્ર, ગ્રહ, નક્ષત્ર અને ચંદ્રમા વગેરે છે, વનસ્પતિ, વૃક્ષ અને ઔષધિઓ જેમના સ્વરૂપ છે, જે વ્યક્ત અને અવ્યક્ત પ્રાણીઓમાં સ્થિત છે, તે ભગવાન સૂર્યનું અમે શરણ લઈએ છીએ. બ્રહ્મા, વિષ્ણુ તથા શિવના જે રૂપ છે તે આપના જ છે. જેમના ત્રણ સ્વરૂપ છે તે ભગવાન ભાસ્કર અમારા પર પ્રસન્ન થાઓ. જે અજન્મા જગદીશ્વરના અંગમાં આ સંપૂર્ણ જગત સ્થિત છે તથા જે જગતના જીવન છે તે ભગવાન સૂર્ય અમારા પર પ્રસન્ન થાઓ. જેમનું એક પરમ પ્રકાશમાન રૂપ એવું છે જેમની સામે તેજ પુંજના કારણે જોવું શક્ય નથી, તથા જેમનું બીજું સ્વરૂપ ચંદ્રમા છે જે અત્યંત સૌમ્ય છે, તે ભગવાન ભાસ્કર અમારા પર પ્રસન્ન થાઓ. આ પ્રમાણે ભક્તિપૂર્વક સ્તવન અને પૂજન કરનારા તે દ્વિજો પર 3 મહિનામાં ભગવાન સૂર્ય પ્રસન્ન થયા અને પોતાના મંડળથી નીકળીને તેના જેવી કાંતિ ધારણ કરીને તેઓ નીચે ઉતર્યા અને દુર્દશ હોવા છતાં પણ તે બધાની સામે પ્રગટ થઈ ગયા. ત્યારે તે બધાએ અજન્મા સૂર્યદેવના સ્પષ્ટ દર્શન કરીને તેમને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા. તે સમયે તેમના શરીરમાં રોમાંચ થઈ રહ્યો હતો. તેઓ બોલ્યા, સહસ્ત્ર કિરણોવાળા સૂર્યદેવ, આપને વારંવાર નમસ્કાર છે. આપ સર્વના કારણ તથા સંપૂર્ણ જગતના વિજયના હેતુ છો. તમે જ સૌના રક્ષક, સૌના પૂજ્ય, સંપૂર્ણ યજ્ઞોના આધાર તથા યોગ વેતાઓના ધ્યેય છો. આપ અમારા પર પ્રસન્ન થાઓ, માર્કંડેયજી કહે છે. ત્યારે ભગવાન સૂર્યએ પ્રસન્ન થઈને બધા લોકોને કહ્યું, દ્વિજગણો, તમારે જે વસ્તુની ઈચ્છા હોય તે માગી લો. આ સાંભળીને બ્રાહ્મણ વગેરે વર્ણના લોકોએ પ્રણામ કરીને તેમને કહ્યું, અંધકારનો નાશ કરનારા ભગવાન સૂર્યદેવ, જો આપ અમારી ભક્તિથી પ્રસન્ન છો તો અમારા રાજા રાજ્યવર્ધન નિરોગી, શત્રુ વિજયી, સુંદર કેશોથી યુક્ત તથા સ્થિર યૌવનવાળા થઈને 10,000 વર્ષ જીવિત રહે. તથાસ્તુ કહીને ભગવાન સૂર્ય અંતર્ધાન થઈ ગયા. તે બધા લોકો પણ મનોવાંછિત વર પ્રાપ્ત કરીને મહારાજની પાસે આવી ગયા. ત્યાં તેમણે ભગવાન સૂર્ય પાસેથી પ્રાપ્ત કરેલા વરદાન વગેરેની વાતો કહી સંભળાવી. આ સાંભળીને રાણી માનિનીને બહુ આનંદ થયો, પરંતુ રાજા ઘણીવાર સુધી ચિંતામાં પડી રહ્યા. તેઓ કંઈ બોલ્યા નહીં. માનિનીનું હૃદય હર્ષથી ભરાઈ ગયું હતું. તે બોલી, મહારાજ, બહુ ભાગ્યથી આયુષ્યની વૃદ્ધિ થઈ છે, આપનો અભ્યુદય થાઓ. રાજન, આપના મોટા અભ્યુદયના પ્રસંગે તમને પ્રસન્નતા કેમ થતી નથી? 10,000 વર્ષો સુધી આપ નિરોગી રહેશો, આપની યુવાવસ્થા સ્થિર રહેશે, છતાં આપને ખુશી કેમ થતી નથી? રાજા બોલ્યા, કલ્યાણી, મારો અભ્યુદય કઈ રીતે થયો? તમે મને અભિનંદન કેમ આપો છો? જ્યારે 1,000 દુઃખ પ્રાપ્ત થઈ રહ્યા છે તેવા સમયે કોઈને અભિનંદન આપવા યોગ્ય છે? તેવા સમયે કોઈને અભિનંદન આપવા યોગ્ય છે? હું એકલો જ 10,000 વર્ષો સુધી જીવિત રહીશ, મારી સાથે તમે તો રહેવાના નથી. શું તમારા મૃત્યુથી મને દુઃખ નહીં થાય? પુત્ર, પૌત્ર, પ્રપુત્ર, ઇષ્ટ બંધુ, બાંધવ, ભક્ત, સેવક તથા મિત્રો, આ બધા મારી આંખો સામે મૃત્યુ પામશે. તે સમયે મારે અપાર દુઃખનો સમય પસાર કરવો પડશે. જે લોકોએ મહાન કષ્ટપૂર્વક મારી આયુષ્ય વૃદ્ધિ માટે તપસ્યા કરી તે બધા તો મરી જશે અને હું ભોગ ભોગવતો રહીશ. આવું જીવન શું ધિક્કારને પાત્ર નથી? સુંદરી, આ રીતે મારા પર આ તો આપત્તિ આવી ગઈ. મારો અભ્યુદય થયો નથી. શું તમે આ વાતને સમજી શકો છો? તો પછી શા માટે મને અભિનંદન આપી રહ્યા છો? માનિની બોલી, મહારાજ, આપની વાત બરાબર છે. મેં તથા પ્રજાએ પ્રેમ વસા દોષને ન જોયો. નરનાથ, આવી સ્થિતિમાં શું કરવું જોઈએ એ આપ જ વિચારો, કેમ કે ભગવાન સૂર્યનું વરદાન અન્યથા થઈ શકતું નથી. રાજાએ કહ્યું, દેવી, પૂરવાસીઓ અને સેવકોએ પ્રેમવશ જે ઉપકાર કર્યો છે તેનો બદલો ચૂકવ્યા વિના હું કઈ રીતે ભોગ ભોગવીશ? જો ભગવાન સૂર્યની એવી કૃપા થાય કે સમસ્ત પ્રજા, સેવકો, તમે, પોતાના પુત્ર, પૌત્ર, પ્રપૌત્ર અને મિત્રો પણ જીવિત રહી શકે તો હું રાજ્ય સિંહાસન પર બેસીને ભોગોનો ભોગ કરી શકીશ. જો તેઓ એવી કૃપા નહીં કરે તો હું તે જ કામરૂપ પર્વત પર નિરાહાર રહીને ત્યાં સુધી તપસ્યા કરીશ જ્યાં સુધી આ જીવનનો અંત થઈ જાય. રાજાના પ્રમાણે કહ્યા પછી માનિનીએ કહ્યું, આવું જ થશો. પછી તે પણ મહારાજની સાથે કામરૂપ પર્વત પર ચાલી ગઈ. ત્યાં જઈને રાજાએ પત્નીની સાથે સૂર્યમંદિરમાં જઈને સેવાપરાયણ થઈને ભગવાન સૂર્યદેવની આરાધના શરૂ કરી. બંને દંપતિ ઉપવાસ કરતાં કરતાં દુર્બળ થઈ ગયા. ઠંડી ગરમી અને વાયુનું કષ્ટ ઉઠાવતા રહીને બંનેએ કઠોર તપ કર્યું. સૂર્યપૂજા અને તપસ્યા કરતાં કરતાં જ્યારે 1 વર્ષથી વધારે સમય વ્યતીત થઈ ગયો ત્યારે ભગવાન ભાસ્કર પ્રસન્ન થયા. તેમણે રાજાને સમસ્ત સેવકો નગરજનોને પુત્રો વગેરે માટે ઈચ્છા અનુસાર વરદાન આપ્યું. વર મળ્યા પછી રાજા પોતાના નગરમાં પાછા આવ્યા અને ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરવા લાગ્યા. રાજાએ અનેક યજ્ઞ કર્યા અને ખુલ્લા હાથે સતત દાન આપ્યું. તેઓ પોતાના પરિવાર અને પ્રજાજનો તથા સેવકો સહિત 10,000 વર્ષ સુધી જીવિત રહ્યા. તેમનું આ ચરિત્ર જોઈને ભૃગુવંશી પ્રમતિએ વિસ્મિત થઈને આ ગાથા કહી, અહો, ભગવાન સૂર્યની ભક્તિની કેવી શક્તિ છે જેનાથી રાજા રાજ્યવર્ધન પોતાના તથા સ્વજનો માટે આયુર્વર્ધન બની ગયા. જે મનુષ્ય બ્રાહ્મણોના મુખથી ભગવાન સૂર્યના ઉત્તમ મહાત્મ્યનું શ્રવણ તથા પાઠ કરશે તે સર્વ પાપોથી મુક્ત થઈ જશે. મુનિશ્રેષ્ઠ, આ પ્રસંગમાં સૂર્યદેવના જે મંત્ર આવ્યા છે તેમનામાંથી એક એકનો પણ ત્રણેય સંધ્યાઓ સમયે જપ કરવામાં આવે તો તે સમગ્ર પાપોને નાશ કરે છે. સૂર્યના જે મંદિરમાં સંપૂર્ણ મહાત્મ્યનો પાઠ કરવામાં આવે છે ત્યાં ભગવાન સૂર્ય પોતાનું સાનિધ્ય છોડતા નથી. તેથી બ્રહ્મન, જો તમને મહાન પુણ્યની ઈચ્છા હોય તો સૂર્યના ઉત્તમ મહાત્મ્યને મનમાં ધારણ કરીને તેના જપ કરતા રહો. દ્વિજ શ્રેષ્ઠ, જેના શિંગડા સોનાથી મઢ્યા હોય અને અત્યંત સુંદર શરીરવાળી દૂધ આપતી ગાય દાન કરે છે તથા જે મનમાં સંયમમાં રાખીને 3 દિવસ સુધી આ મહાત્મ્યનું શ્રવણ કરે છે તે બંનેને સમાન ફળ મળે છે. અધ્યાય 59 સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.